રસી બગડવાથી જે કોઝીસ ઉભા થાય છે તેનું પરિણામ પછી આવે, અને તો રસી ના ભરે એટલે બગડી હોય તો આપણે દઈ નાખીએ એટલે કઈ દંડ થઈ ગયું. મૂળ કારણ રૂટ કોઝ, અને એનું રૂટ કોઝ અજ્ઞાનતા. બધાનું રૂટ કોઝ અજ્ઞાનતા. અજ્ઞાનતા જુદા જુદા પ્રકાર નું હોય હોય ને બધી. આમાં કયું અજ્ઞાન? વિષયમાં કયું અજ્ઞાન? વિષય નું જ્ઞાન જુદું ના હોય તો જ્ઞાન આગળ પછી જાય નહી. તો એ અજ્ઞાન જુદું છે. બધા જ્ઞાન જુદા હોય એટલે આપ કહો છો ને કે આ સાથી ઉભું રહ્યું છે તો અજ્ઞાનતા. અરે પણ અજ્ઞાનતા નો અર્થ એક જ પ્રકાર નું હોય કે પછી જુદા જુદા પ્રકાર નું? જુદા જુદા પ્રકાર નું. દરેક કોઈ પણ દોષ ઉભો રહ્યો છે એની પાછળ રાતે પુસ્તક ના સેવાય શું કરે અને મનમાં નક્કી કરે બનશે એ પાડું છે સીધી ભેર પડે એથી ત્યાંથી જ મન કરે સપનું એટલું છે એટલે ખરા યાદ જ આવે મળ્યું જ દેખાય કરે. એમાં તમે શું કહ્યા છો? તમે શું કહ્યા દ્રષ્ટિ ભગાઈ? તમે કોણ ઊંચો બધા હતા? જરૂર એટલો હાલ દ્રષ્ટિ બગડે નહી. પુરુષ દેહ હોય સ્ત્રી ત્રિવેદ અને પુરુષ વેદ એને દ્રષ્ટિ બગાડે જ ને. પુરુષ વેદ લાવેલો હોય એટલે દ્રષ્ટિ તો એને બગાડે જ ને. ઓછો હોય આવા નિયમ ના. આપે પૂછ્યું કે જઈને દ્રષ્ટિ ના પકડે એટલે કહ્યું કે એમાં એવું ના હોય કે ના પકડે. હા પણ તારે ઘણું જ કહી દીધું નથી કહ્યું મને તું ના દીપક પડે તો એમને મતું અમને વાંધો છે ને. હું તો દેવું ભણે ત્યારે વધુ આવે એને પાછળ જમાડ્યા કર્યા આ બધું હવે ઇતિહાસિક થઈ ગયું ને હવે પછી ના કરાય. હમણાં પાછળ કોઈ જમાડ્યા કર્યા નથી કર્યું એને પાછળ જમાડ્યા બધા. આમાં આમાં એક જ પ્રકારનું અજ્ઞાન કીધું. દ્રષ્ટિ બગડે છે એવું ખબર નથી એ અજ્ઞાન કીધું. એવા અજ્ઞાન ના ઘણા પ્રકાર હશે ને વિષય દોષ પાછળ પણ. ભાઈ કેટલા જંતુ ભાન નથી આ બધા આ બધી વાત જાણતા તેથી આ પુસ્તકો લખાવ. એટલે આ બધા જ પ્રકાર નું અજ્ઞાન ગણો ને અજ્ઞાન આ બધા જ પ્રકાર નું કહ્યું ને. હા બધા લખાવ એ બધું પ્રકારનું જ્ઞાન જાણે થાય પછી મને થઈ ભર્યું બહુ જ ખોટી જવાબદારી આવું જાણતા જ ન થાય જાણતા જ ન થાય અત્યારે. એટલે મને શી જોવાય કોણ આ પોલ બાર પાડે સત્ય પોલ કોણ પાડે એટલે આ બધા પ્રકારના જ્ઞાન જાણવા પડશે ને. એ જોઈ લેવાને જોખવા નહી સમજી એ જ્ઞાન એને એ દોષ ઉભો થાય ત્યારે બધું જ્ઞાન હાજર રહેવું જોઈએ એટલું સમજવું. જોઈ લેવાનું ગોખવાનું ના હોય આપડે બઉ ગયા ગોસી ગોસી ગમી ગયો આત્મ ભાવના ભાવ ભાવવાનું ઉત્તર ગોસી લોકો સોનેજી ના એક ભગત આવ્યા હતા તમારે કયા પછી સોનેજી ને હજુ આત્મ ભાવ ના ભાવ થી ગોખો છો સાચી વર્ષે બંધ થઈ ગયું કે સોનેજી બંધ કરી દીધું હા સમજી ગયા ગોખી વાત ઝીણવટથી માફી માફી કરી ઘણું એની પર વિચાર ના કર્યો છતાં એ સોનેજી ને અત્યારે એના આશ્રમ જોવા જાય તો હલા થઈ જાય વાક્ય આપી લે છે એના આશ્રમ જો હજાર મફત હાલે છે ને તેને પુસ્તક કરતા હશે તેના દાન દાન ના પૈસા ઉભા કરે છે અને પુસ્તક ના પૈસા લે છે પુસ્તકો થતા હશે વાંચતા હશે અને સંગે ઉભો થયો લોકોએ પુસ્તક થતા કેવું લાગે બાર મંદિર લાગી ગયો બાર મંદિર માં 2 લાખ રૂપિયા એ થયો જ્ઞાન ના મંદિર માં છે 2 લાખ ને પછી બંધ નમાજ કરીએ શું કર્યું પરંપરા આશ્ચર્ય ની સર્જે છે અને બધા આશ્ચર્ય પાસે આમાં સમાય છે મૂળ સ્વરૂપ નું અજ્ઞાન ગણાય ને પેલા બધા અજ્ઞાન ની પાછળ પણ સ્વરૂપ નું અજ્ઞાન મૂળ રૂટકોઝ ગણાય ને સ્વરૂપ નું અજ્ઞાન મુક્તિ આપે પેલા બધા અજ્ઞાન કહે તો સ્વરૂપ નું અજ્ઞાન તો મુક્તિ આપે પણ એ પૂરેપૂરી મુક્તિ એટલે બીજા બધા અજ્ઞાન પેલા બધા અજ્ઞાન વચ્ચે અધ્યાય કયા કરે એ સમજવું પડે ને કેટલા પંદર આ પુસ્તક પારાયણ કરી દે બધું ભૂલી ગયો હોય બાર ગયા લીધા બધું ભૂલી ગયો આ આગળ વાંચે પાસે ભૂલે માર ખાનારા સખીના પ્રશ્ન છે દુનિયામાં કોઈ જગ્યાએ આ વિતરાગ પુરુષ નું લખેલું જ્ઞાન છે કે છે, ક્યાં છે એ ભાઈ કે છે, વડોદરા છે તકે બોલાવો અમે દર્શન કરી દઈએ કે છે. પછી રમેશ ભાઈ એમની સાથે બહુ સત્સંગ કર્યો, 15 દિવસ સુધી લગભગ રોજ જતા હતા, અને એમને રમેશ ભાઈ નું જોઈને એટલું બધું પ્રભાવ થયો કે હવે કે છે કે આ કઈ મૂળ કે છે જોઈએ, અમે મળીએ એમને. ગયા મધ્ય ને બધે ને કે બધું અસર કરાવ જોડે જોડે એવું બોલતા જાય. અને અંતર વાળી એક જ છે કે છે, જુદી છે જ નહીં, આવું બોલતો જાય. તમે જ્ઞાન આપો છો, તમે ભેદ જ્ઞાન આપો છો, અને અમે છે તો આ પેલું પ્રેક્ષા ધ્યાન કરાવીએ છીએ, અને એનાથી આત્માને બનાવવા જુદો પાડીએ છીએ. આપડે દાદી હલાવી નથી એટલે એમ કે છે આ વાળી પાસે શું તો મગજમારી કરાવે છે આ લોકો, એવું કે જમકીને બેહા છે લોકો ઘડી વાર સારા બેહા છે. બાળકો જેમ કોઈ ધ્યાન કરો ધ્યાન કરો પ્રેક્ષા પ્રેક્ષા ધ્યાન પ્રેક્ષા ધ્યાન ની જરૂર શું હતી? ધ્યાન છે તે ચાર ધ્યાન છે, સારભૂત માં સારભૂત શું ધ્યાન ચાર જ પ્રકારનું છે, રહ્યું તો ધ્યાન ધ્યાન ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન શું કરે એ સિવાય બીજો ધ્યાન કરવાનો છે શું છે પણ એ છે એકાગ્રતા ને ધ્યાન કરી ચાલુ ભાઈ શાસ્ત્ર એકાગ્રતા ને ધ્યાન કે છે કારણ કે એનું પરિણામ ધ્યાનમાં આવે છે કેવું એનું પરિણામ ધ્યાનમાં એટલે પિંડસ્થ પદસ્થ પિંડસ્થ રૂપસ્થ નિરૂપાતી આ ચાર પ્રકારની એકાગ્રતા થી ચાર પ્રકારો ધ્યાન થાય શું થાય બાકી ધ્યાન કરી શકે નહી કોઈ ધ્યાન તો પરિણામ છે શું છે અહંકાર કરીને ધ્યાન થઈ શકે નહીં અહંકાર કરીને એકાગ્રતા થાય તેનું પરિણામ માં ધ્યાન આવે કોને કા ધ્યાન કરે છે રૂપાતી રૂપક જેવા શબ્દો છે રૂપાતી એટલે શુક્લ ધ્યાન કહ્યું ને એટલે બાકીના ત્રણ એટલે બીજા ચાર ધ્યાન આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન ધર્મ ધ્યાન એટલે એકબીજા રૂપક છે એમ કે છે એના આધારે આ ધ્યાન ધ્યાન નું ફળ જબરદસ્ત નહીં જાય. શું કહે? શું કહું ને? બાજરી ઘઉં ચોખા બોલે ધ્યાનની વાત કરે. પદસ્થ પિંડસ્થ રૂપસ્થ રૂપાતી પિંડસ્થ કોને? પિંડ પિંડ પદ રૂપ અને રૂપાતી એ કોને? એટલે કઈ બાબત માં માન્યતા હોય છે? એ તો આપડે એક્સપર્ટ કે છે ને. એકાગ્રતા કરે દેખાય પણ વંચાય એવા તો શું ને આપડે કહ્યું નઈ અહીં વિચાર લખે ખરા દેખાય આપણને. નમો હરિહંકારમ નમો સિદ્ધારમ વંચાય ને તેમજ એકાગ્રતા થાય ત્યારે પેલું ધ્યાન ઉત્પન્ન થાય. પદસ્થ ધ્યાન. કેવું? પદસ્થ ધ્યાન. પહેલું પિંડસ્થ કીધું. પહેલું પિંડસ્થ કીધું. આત્મા એવું ધ્યાન એકાગ્રતા કરવાની થાય નહિ પણ એવું કરવાનું. એટલે પિંડ માં પિંડ આત્મા દેહ તરીકે રહ્યો છે એનું ધ્યાન કરવાનું. નહીં આત્મા છે મારો ચેતન છે આને જુદો એવું ધ્યાન કરવાનું. ચેતન શું છે એવું જણાવે ને. પછી કીધું પછી પિંડસ્થ પછી પદસ્થ. હવે આ પિંડ દેહ ને કીધો. હવે પદ પદમાં તો નૌકાર મંત્ર તો આપણે આપે ગયો પણ એ લોકો કેનું હોય પદમાં કઈ બાબત નું? એટલે પદ આ તો નૌકાર મંત્ર કીધો પણ એ લોકો કેનું હોય પિંડ એ ધ્યાન કરનારાઓ? એ નૌકાર મંત્ર. નૌકાર મંત્ર મંત્ર નું ધ્યાન મંત્ર ની એકાગ્રતા એ રીતના પદસ્થ ધ્યાન. એટલે બીજા કોઈ પણ મંત્ર હોય? દાદા નિધિધ્યાસ બધા રહે છે એ રીતે રૂપસ્થ ધ્યાન કહેવાય. એ રૂપસ્થ ધ્યાન તો પેલા એ યોગ માર્ગ વાળાનું એ તેનું ધ્યાન કરે. પેલા લોકો રૂપસ્થ માં શેનું ધ્યાન કરે? એટલે જે પિંડસ્થ એટલે દેહ ને માને પદસ્થ એટલે કોઈ મંત્ર મારે તો રૂપસ્થ ગુરુ નું કરતો હોય એટલે મૂર્તિ નું કરે. ગુરુ અગર મૂર્તિ અને રૂપાતીત કેટલું ધ્યાન? રૂપાતીત માં શું જોયે? અંદર આત્મા નું ધ્યાન એને પ્રાપ્ત થયેલો હોય ત્યારે રૂપાતીત એટલે આત્મા રૂપાતીત માં એક્ઝેક્ટ હોય. યોગ માર્ગ નું કેવાય, યોગ માર્ગ નું ના કેવાય, ત્યાગ કરે ધ્યાન નહીં પણ કુંવારા તો પણ એ જ અંદર હું બધી જ માર આવી ગયો, નવો માલ રહ્યો જ નહીં. પેલું સ્વરૂપ જેમ વિષય નો દોષ નિર્મૂળ થવા માટે ઘણા બધા પ્રકારનું અજ્ઞાન દૂર થવું જોઈએ, તો સ્વરૂપ નું અજ્ઞાન દૂર થવા માટે ઘણા એક બીજા પ્રકાર હશે ને? એવું થાય જ નહીં, શું વાત જ કરી, મુક્ત પુરુષ મળે તો એ શરતે થાય, મળે ને દાડો મળે ને. એટલે શ્રીમદ રાત્રિ કહ્યું કે મોક્ષ સહજ છે, સરળ છે, સુગમ છે, તો આપતી દુર્લભ છે. કારણ કે મોક્ષ પુરુષ, મોક્ષ દાતા પુરુષ દુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભ સતી ન દુર્લભ હતા તો કવિ ન દુર્લભ જ હોય. હું જો સુલભ રૂપે થયા છે તો ઉકેલ લઈ નાખો. તો ઉકેલ માં આપણે સ્વરૂપ નું અજ્ઞાન દૂર થયું, પણ એને બધા પ્રકારે જવું જોઈએ એવું ખરું ને? એ તો ખરું ને, બધું જાય એટલે સંપૂર્ણતા, જ્ઞાન સંપૂર્ણપણે થવું એની માટે બીજા બધા ફેઝિસ થી અજ્ઞાન જવું જોઈએ, બધા ફેઝિસ થી અજ્ઞાન જવું જોઈએ. ના ના, દાદર સ્ટેશન આગળ નજીક મત છે તે ભાઈ રહે છે, પેલો દાદર સ્ટેશન ગયા પછી ફરી આગળ જવું, જ્ઞાન નહીં જવું પડે. ના આગળ તો ભાઈ નજીક મત છે, અહીંયા આગળ નજીક મત છે તો લોકી છે. કોનું નથી કોઈ દીપક ભાઈ નું ઘર, કોણ દીપક ભાઈ? અરે નજીક માં જ છે, નજીક માં જ છે. એ બધા સાંધા તો મેળવી લે છે લોકો. એ ઘર અને સ્ટેશન, કોનું ઘર અને કયું સ્ટેશન, એ બધા સાંધા મેળવી લે છે. મેળવીએ તો જ એનો નિકિસા બગડે, નહી તો દીપક ભાઈ ભેગા થાય અને દીવરે જ ના ભરે છે. આમાં કયા સાંધા મેળવવા જોઈએ? સ્વરૂપ ના એ અનુસંધાન કયા કયા મેળવવા જોઈએ પૂર્ણ થવા માટે? સ્વરૂપ તો મળી ગયું તમને, એ તો બીજી બધું આ ડિફિકલ્ટી હોય તો બાદ કરો, એનો ઉડાવી દીધો છે. બીજી બધી બાબતો નું અજ્ઞાન, હા બીજી બાબતો નું અજ્ઞાન, ત્યાં વાંચી ને એ કાઢી નાખું, બીજું વાંચે બીજું કઈ નાખું. હવે એક વસ્તુ બાકી રહે છે, લોકોને કહ્યું ભાઈ સંભાળ ફાયલો નિકાલ કરો. સંભાળ પછી ગઈ શબ્દ શબ્દ થી થઈ જતો છે, એના માટે સમજે. આ ખરી વાત સમજે બરાબર. ઇન્દુગર કહું સંભાળ મારે નિકાલ કરવાનો, તમારે સંભાળ નિકાલ કરી નાખો ભાઈ. સંભાળ્યા છે એટલે એને બધી સમજ થી એ લેવાનું છે આખું. એટલે શબ્દ પ્રયોગ નથી પણ સમજણ સાથે નું હોવું જોઈએ. દાદર સ્ટેશન નજીક માં હશે ગુનો કર્યો. પેલા એ કયું દેખાડ્યું લખ્યું ટપાલ મને મળે નઈ. ટપાલ સરે ના મળે અને પોસ્ટ વાળા ને ના મળે. લોસ પ્રોપર્ટી વસ્તુ જાય અને માલિક નથી. મારે લોસ માં નાખો માલિક નથી. એડ્રેસ ખોટું છે. એટલે વસ્તુ સુધી પહોંચવા એનું બધું એડ્રેસ હોવું જોઈએ. વાત સમજવી પડશે. એક શબ્દ મારા દાદા ને શબ્દ એક એક સમજે નહીં તો મેળ પડશે. પૂરું થઈ ગયું છે. ક્યાં ગયા તાજા એટલે મેં પહેલા આટલું વાત છે ત્યાં લોકો શું લખે છે. કરોડો તાલી પૂરે થી અમને આપનું જ્ઞાન આપ્યું અને તેમાં આપણી કૃપાનું ફળ પણ અનુભવ છે. તે જ્ઞાને કરીને નિરંતર રાતી જાતિ ને ઉપાધિ અમને સમાધિ રહેશે. ગમે તેવા પ્રસંગે આપનું જ્ઞાન હાજર થઈ ગયું. આપના જ્ઞાન થી નિરંતર અમને આત્માનું સુખ વર્તાય છે. નિરંતર આપણા થકી જે ગ્રંથે પ્રાપ્ત થયું છે તેનાથી અમે ઘણા ઘણા જાગૃત થઈ ગયા છે. બે છતાંની સાથે જ વાંધી મામાન પ્રતિક્રમણ થઈ જાય છે. આપની પાંચ આજ્ઞામાં રહેવાય છે અને જ્યાં ચૂકી રહ્યો છે ત્યાં પ્રસ્કરણ થઈ જાય છે. કેટલું ગજનું આપનું જ્ઞાન થઈ ગયું છે. પછી આપડે વાત કરીશું. એ સમજી બેઠો છું થઈ ગયું બધા થઈ જાય ખરો સરળ ધરા થઈ જાય. કાચા શું છે તારી તારી માટે ચાલે કેમ નથી બધું બધું નાખી દીધું તેનાથી અમને કામ કાઢી લેવાનું છે જેથી અનંત અવતાર નું સાચું એક અવતાર માં શીખવી જાય. દાદા ભગવાન જગત કલ્યાણ કરવા નિમિત્ત બનવાની અમને શક્તિ આપે. મહારાજ નો કર્યા 7-8 કલાક સુધી. એ સિમંદર સાહેબ ને બધું કરાવડાયું, આરતીઓ કરાવડાવી બધું. પછી પેલા પછી ગયા છે ત્યાં મવડી મધુપુરી, આપડે બધા મહાત્મા ઘર બધા એ બધા જવા દે તારા પેપર ના છે બધા ને ચપાડી દે બેસવાનું. અને પછી ત્રણ આગળ મેં ના પાડી, કોઈ એક જણા આપશે નહીં અહીંયા ઘર. તો અહીં તો છે તે હુકડી બુકડી ખાધી અને પછી એટલા ગજાનંદ આવ્યા. આપડે ગજાનંદ જ્ઞાન આપેલું છે તો ગજાનંદ એમના સાથે શું હતી તો આ પ્રતિષ્ઠા હતી, પ્રતિષ્ઠા. બધા મહારાજ બધા ભેગા થયેલા, બધા બધા મંડપો બધું બંધેલું. પછી ગાનારા હતા આપડા એ ગજાનંદ, મહારાજ ને બહુ પ્રિય, મહારાજ ને બહુ પ્રિય. એ તો ગમે ત્યાં ફરવા જાય. જેટલો ઊંડો જાય એટલો ઊંચો જલ્દી છે. બાકી હંમેશા ઊંડા જ જાય. કેવી રીતે મારે સેટ કરીએ એના સ્વારી આ બધા આમ તેમ ઘર મત કર્યા કરે. શું મારા સાથે સરવારમ કહ્યું દુનિયા ઠગ્યા નથી મેં તરફથી, મારા જ્ઞાન નહીં ઠગ્યા, પણ તમારા જ્ઞાન થી ઠગ્યા છે. છોડી દઈશું, કહ્યું તમારા જ્ઞાન થી ઠગ્યા એવું દેખાય છે, છોડી દઈશું. નિવેદન ના કેવાય એમને, એમને ના કેવાય આપડાથી અપમાન જેવું લાગે એમને. તમે મને કહ્યું વિનય મારો, વિનય મારો, તો મેં મહારાજ ને કહ્યું મહારાજ વિનય મારો, મહારાજ વિનય મારો. અમને કહ્યું વિનય મારો, મહારાજ ને ના કહેવાય આપડે. સંત થાવ, સંત થાવ કોને કહો, ગચ્છાડી નથી કહેવાય. જેની વાણી થી આપડે 5 લાખ રૂપિયા લોકો આપી દીધા, 5 લાખ રૂપિયા કચ્છો કરો. વાણી આપની એ તો કે વખતે આપની વિતરાકતા અજાયબ હતી. શબ્દો એટલે પછી વિદ્યા આયા અમદાવાદ ના બધા. લોકો શું જાણતા બહુ મોટા માં કેવું છે, પણ આવું ફૂટી જાય નહીં હોય કે ભાઈ જાય ટેટો ના ફૂટ્યા. સહી કરો, અરે હવે હજાર હરી કરે છે આગળ પાસે અકડામણ બોલે ત્યાં શું બોલે ઉલટી કરે ખરો, ઉલટી થઈ જાય ને ના કરી હતી, ભરાઈ રહી હતી, ભરાવો થઈ ગયો, ઉલટતી એમને થતું ઉલટું થાય, પણ ઉલટું ઉલટ થતું દાદા ભગવાન દાદા તમારું કઈ ગયું બરાબર છે જાણવાનું પૂછી લો. મેં કહ્યું મારે કઈક વાતચીત પૂછ્યો પૂછ્યો એ પૂછે કે તોડી પાડવાનું પૂછે ના સર બધા માણસ જમાડ્યા કે જેવું તેવું કરી મારે બધા માણસ જમાડ્યા પેલા તો રડી ઉઠે રડી પડે એવા થઈ ગયા પેલા ભોજન કેવી ગયા સર આવું થયું છે મને બહુ પસાવ અમને દાદા ને કોણ ક્યાં લઈ ગયો બોલ્યા દાદા મારી સાથે વાત થયેલી પછી ભોજન તો કે આ ખબર પડી કે દાદા ની મિત્રતા કેવી છે અને આ કઈ ને આ કઈ ને એટલે તે રાત પર આવશે તાર ખબર પડશે ઓનલાઈન તો ગણાની થઈ બેઠા થઈ બેઠા ગણાની ગણાની તે જ ઉપર આવે તારે ખબર ડ્રામા કેવો તારે એ તો જોવું પડે શું કરવું પડે રામા જાતે જુએ તારે ખબર કયા એડજસ્ટમેન્ટ હાજર થાય ત્યારે એવું બને તે ઘડીએ કયા એડજસ્ટમેન્ટ હાજર થાય અંદર આપ પધારો કે દુનિયા ને ઠગો છો કે બે ડોલ મારી બે આપડે કરીએ કે બિચારા નબળે બીજું શું કરે દુઃખ્ય માણસ આવું કરે ને દુઃખ્ય માણસ આવું કોણ કરે જુદું પડી પ્રેક્ટિસ કરવી પડે જે જુદું પાડ્યું છે એવું ત્યાં પ્રેક્ટિકલ માં અનુભવ પૂર્વક થઈને ઉભું રહેવું જોઈએ. પ્રેક્ટિકલ કરવું પડે એટલે આવા પ્રસંગમાં એ પ્રેક્ટિકલ થાય. જાગ્રત રાખવાનું એ જુદા આવું સાંભળે પછી જુદાપણા નું એડજસ્ટમેન્ટ એનું કઈ રીતે રાખવાનું હજુ થાય પણ અસર ના થાય અસર ના થાય અસર ના થાય ત્યાં સુધી કેટલું બધું અસર એ થાય ઉલટો અસર કેટલું બધું ધન ચક્કર છું ચક્કર છું ધાડો જ છું તો ગળાવ ના કરે આ દખમાં ગળાવ્યું છે એ તો નીકળતું નહીં મારે અને એ તો ક્યાં ક્યાં કરતો ચાલો મારું મારું કામ થઈ જાય બાકી આવું અમારે બોલવાનું ભાઈ અમારે મદદ ખરા થઈ જાય બહુ ક્યાંક કરેલી એટલે ઉતારીએ બેકાર અમારે કઈ બોલવાનું ના હોય બહુ એટલે તે બી ગયા ને હા એ મળ્યા થઈ જાય એટલે મારે તો નહીં તેઓ પછી એને કરી દઈએ એવા મળ્યા છે માલ છે બીજા કોઈ માલ હતો અને આમ બધી રીતે છે ઇસલાસ છે શું છે અને જે ઈશ્વર માલ છે એવું દુનિયાનો કોઈ કોઈ માણસ તો હોય નહીં એ મનતા જ જણાવ નથી શું નથી સંગ્રહ આપી દીધું ના આપી દીધા બીજા પગરા આપી દીધા ફાધર ના બે ના મિલી છે ને કે પણ મને લેફ્ટ રાઈટ થઈ હતી શું કહી દીધી તમે બદલાઈ ગયા છો દાદા પક્ષપાતી કરો છો આ લેપટોપ લઈ શું બધું કયું તો હવે હા ચાલ્યા ઇંગ્લિશ બતાવી દે શું ઘરે ઠેર સુધી જોઈ લઈશ. પેલા કહ્યું હતું આવું કઈ કે ઠેર સુધી એટલે ઉધી આવું કઈ સુધી કરીશ. એક બાર સાઈડ ગુનો થઈ ગયો.